શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 64મો. શતાનંદ સ્વામી પૂછે છે, હે ભગવાન, પિંડ અને બ્રહ્માંડમાં રહેલા વાયુના સ્વરૂપને હું યથાર્થ જાણવા ઈચ્છું છું, આપ તેમના સ્વરૂપનું નિરૂપણ કરીને જણાવો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, સર્વેની અંદર રહેલો, સર્વત્ર ગતિ કરનારો અને સર્વના આધારપણે રહેલો વાયુ આ પિંડની અંદર રહ્યો છે, તેમજ પિંડ અને બ્રહ્માંડથી પણ બહાર રહેલો છે. હે બુદ્ધિમાન મુનિ, પિંડ અને બ્રહ્માંડમાં આ વાયુ અલગ અલગ 7 પ્રકારે રહેલો જાણવો. તેમાં પ્રથમ પિંડમાં 7 પ્રકારે રહેલા વાયુનું સ્વરૂપ કહીએ છીએ, તેને તમે સાંભળો. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, ઉત્ક્રમણ અને આધાર આ 7 વાયુ પિંડમાં રહેલા છે. તેવી જ રીતે આવાહ, પ્રવાહ, ઉદ્વહ, સંવહ, વિવહ, પરિવહ અને પરાવહ આ 7 પ્રકારના વાયુઓ અનુક્રમે બ્રહ્માંડમાં રહેલા છે. હે નિષ્પાપ મુનિ, આ બંને પ્રકારના વાયુના લક્ષણો તમને કહીએ છીએ. તેમાં પિંડના મધ્યે રહેલા 7 પ્રકારના વાયુના લક્ષણોમાં પ્રાણાદિ 5 વાયુના લક્ષણો પૂર્વે તમને કહ્યા. હવે છઠ્ઠા ઉત્ક્રમણ વાયુનું લક્ષણ કહીએ છીએ. છઠ્ઠો ઉત્ક્રમણ વાયુ ગુદાના સ્થાને રહેલા મૂલાધાર ચક્રને વિશે રહ્યો છે. એ વાયુ મૃત્યુનો આશ્રય કરી શરીરમાંથી પ્રાણને બહાર ગતિ કરાવે છે. અને આધાર નામનો 7મો વાયુ દેહની બહાર અને અંદર બંને જગ્યાએ રહે છે. એ આધાર વાયુ શરીરમાં રહેલા પૃથ્વી આદિ તત્વોનો આધાર છે, તેથી તેને આધાર નામે કહેલો છે. હવે બ્રહ્માંડમાં રહેલા વાયુના લક્ષણો કહીએ છીએ. તેમાં આવાહ નામનો પ્રથમ વાયુ છે. તે વૃષ્ટિના સમયે ધૂમ અને ઉષ્મામાંથી ઉત્પન્ન થતા વાદળાઓને વરસાદ માટે આકાશમાં ગતિ કરાવે છે. આવાહ નામનો બાહ્ય વાયુ અનુક્રમે ધૂમરૂપે અર્થાત સૂર્યની કિરણો દ્વારા જળને સમુદ્રમાંથી લાવી આકાશમાં છોડી દીધેલા પાણી સ્વરૂપે અને સ્નેહ સ્વરૂપે થઈ વીજળીનું સ્વરૂપ ધારણ કરી મહાપ્રકાશ રૂપે થાય છે, એમ તમે જાણો. હે મુનિ, બીજો પ્રવાહ વાયુ જ્યોતિ અને ચક્ર ભ્રમણના આકારે થઈ ચંદ્રાદિ ગ્રહ, નક્ષત્ર, તારાઓના ઉદયમાં કારણરૂપ થઈ સર્વત્ર પરિભ્રમણ કરે છે. ત્રીજો ઉદ્વહ વાયુ છે. તે સમુદ્રમાંથી જળને ગ્રહણ કરી તત્કાળ આકાશમાં મેઘને અર્પે છે. ચોથો સંવહ વાયુ છે. તે મેઘને વૃષ્ટિ કરવાના પ્રદેશમાં ભેળા કરે છે, ફરી વૃષ્ટિ માટે તેનું વિદારણ કરે છે. વાદળાઓનું વિદારણ કરવાથી તેમાં મોટી ગર્જના ઉત્પન્ન થાય છે. આ જ ચોથો સંવહ નામનો વાયુ અંતરિક્ષમાં વિમાનોનો વાહક કહેવાય છે. આ વાયુ પોતાના વેગથી પર્વતોના શિખરોને પણ તોડી નાખે છે. પાંચમો વિવહ વાયુ છે. તે અતિશય વેગવાળો હોવાથી અતિશય મોટી ગર્જનાવાળો થઈ વીજળી પડવી કે ભૂકંપ કરવો એ આદિ મોટા મોટા ઉત્પાતો કરનારો કહેલો છે. આ વિવહ વાયુ આકાશમાં આકાશગંગાને પણ ધારણ કરે છે. એ વિવહ વાયુ સૂર્યોની કિરણો પાછી વાળી દે છે, તેથી સૂર્ય હજારો કિરણો વાળો હોવા છતાં એક જ કિરણ છોડતો હોય તેવો કોમળ થઈને પ્રકાશે છે. છઠ્ઠો પરિવહ વાયુ છે. તે ચંદ્રની કળા વધારવા ઘટાડવાનું કામ કરે છે. આ પરિવહ વાયુ પ્રલયકાળે બ્રહ્માંડનો વિનાશ પણ કરે છે. યમરાજા અર્થાત મૃત્યુ આ વાયુનો આશ્રય કરીને રહે છે. આ જ વાયુ સંસારમાં આસક્ત બુદ્ધિવાળા જનોનો મૃત્યુરૂપ છે. આ જ વાયુ ભગવાન શ્રી વાસુદેવના ધ્યાનમાં આસક્ત યોગીઓને મોક્ષ આપનારો છે. સાતમો પરાવહ વાયુ છે. તે યોગીઓને અતિશય વહાલો અને સુખરૂપ છે. તે બ્રહ્માંડની બહારના પ્રદેશમાં અને બ્રહ્માંડની અંદરના પ્રદેશમાં વાય છે. હે બ્રહ્મન, આ સાતમો પરાવહ વાયુ છે, તે જ યોગીઓને ઈચ્છિત એવા પુનરાવૃત્તિ રહિતના બ્રહ્મપુર ધામ નામના સ્થાનને વિશે લઈ જાય છે. તેથી તે સર્વ કરતા શ્રેષ્ઠ મનાયેલો છે. આ આવાહાદી વાયુઓનો વધુ વિસ્તાર જાણવો હોય તો મહાભારતના મોક્ષ ધર્મના 155માં અધ્યાય થકી જાણી લેવો. આ સાતે વાયુઓના સ્થાનક ભેદ પુરાણોમાં કહેલા છે, તે ભેદ અનુક્રમે તમને સંભળાવીએ છીએ. પહેલા આવાહ વાયુનું સ્થાન ભૂરલોક છે, અર્થાત તે પૃથ્વીના તળિયાથી આરંભી મેઘમંડળ પર્યંત પ્રવર્તે છે. બીજા પ્રવાહ વાયુનું સ્થાન ભૂવરલોક છે, અર્થાત તે મેઘમંડળથી આરંભીને સૂર્યમંડળ પર્યંત પ્રવર્તે છે. ત્રીજા ઉદ્વહ વાયુનું સ્થાન સોમલોક કહેલો છે. ચોથા સંવહ વાયુનું સ્થાન નક્ષત્રનો લોક કહેલો છે. પાંચમા વિવહ વાયુનું સ્થાન ગ્રહલોક કહેલો છે. છઠ્ઠા પરિવહ વાયુનું સ્થાન સપ્તર્ષિલોક કહેલો છે. અને અંતિમ સાતમા પરાવહ વાયુનું સ્થાન ધ્રુવલોક કહેલો છે. હે મુનિ, આ પ્રમાણે શરીરની અંદર રહેલા સાત વાયુ અને બ્રહ્માંડમાં રહેલા સાત વાયુના લક્ષણો તમને કહ્યા. એ સાતે વાયુઓ એકાત્મભાવે ધ્યાન કરવા યોગ્ય મનાયેલા છે. તેઓનું ધ્યાન ક્યાં ક્યાં સ્થાને કરવું તે કહીએ છીએ. નાભી, નાસિકાનો અગ્રભાગ, હૃદય અને પગનો અંગૂઠો, આ સ્થાન મુનિઓએ પ્રાણનું ધ્યાન કરવામાં કારણરૂપ કહ્યા છે. આ સ્થાનોની મધ્યે કોઈ પણ એક સ્થાનમાં યોગીએ નીલવર્ણવાળા અને માંત બીજ અર્થાત શરીરધારી અર્થાત યંકાર નામના બીજરૂપ મૂર્તિને ધારણ કરનારા પ્રાણનું પ્રણવની સાથે ચિંતવન કરવું. તે આંતરિક પ્રાણની આવાહ નામના બાહ્યવાયુની સાથે એકતાની ભાવના કરવી. આ પ્રમાણે અપાનાદિ સર્વે વાયુઓનું બાહ્ય પ્રવાહ આદિક સર્વે વાયુઓની સાથે એકાત્મપણે ધ્યાન કરવું. પાર્ષણી અર્થાત પેની, ગળાનો ઉન્નત ભાગ એવો કાકડો, પૃષ્ઠભાગ અને ગુદા આ ચાર સ્થાનોને મધ્યે કોઈ પણ એક સ્થાનમાં કૃષ્ણવર્ણવાળા અને પંકાર બીજ શરીરધારી અપાન વાયુનો પ્રવાહ વાયુની સાથે પ્રણવે સહિત એકાત્મભાવે ધ્યાન કરવું. ત્વક ઇન્દ્રિય સ્થાનમાં મેઘમાં ઉત્પન્ન થતા ઇન્દ્રધનુષ સમાન કાંતિવાળા અને લંકાર નામના બીજરૂપ મૂર્તિધારી વ્યાન વાયુનું ઉદ્વહ નામના વાયુ સાથે એકાત્મભાવ ધારણ કરી ધ્યાન કરવું. મસ્તક, હૃદય, કંઠ, તાળવાનો અગ્રભાગ અને પગના તળા આ સ્થાનોમાંથી કોઈ પણ એક સ્થાનમાં લાલવર્ણવાળા અને રંકાર બીજરૂપ શરીરધારી ઉદાન વાયુનું પ્રણવે સહિત સંવહ નામના વાયુની સાથે એકતા કરી ધ્યાન કરવું. તેવી જ રીતે નાભી, હૃદય અને શરીરના સર્વે સાંધાઓમાં કોઈ પણ એક સ્થાને ગૌરવર્ણવાળા અને વંકાર બીજરૂપ શરીરધારી સમાન નામનું વાયુનું પ્રણવે સહિત વિવહ નામના વાયુની સાથે એકતા કરી ધ્યાન કરવું. ઈડા નાડીને વિશે શ્વેતવર્ણવાળા અને હંકાર બીજરૂપ શરીરધારી એવા છઠ્ઠા ઉત્ક્રમણ નામના વાયુનું પ્રણવની સાથે પરિવહન નામના વાયુની સાથે એકતા કરી ધ્યાન કરવું. ત્યાર પછી પિંગલા નાડીને વિશે અતિશય શ્વેતવર્ણવાળા અને આકાર બીજરૂપ શરીરધારી સાતમા આધાર વાયુનું પ્રણવની સાથે પરાવહ નામના વાયુની સાથે એકતા કરી ધ્યાન કરવું. હે મુનિ, સાત પ્રકારના વાયુઓના ધ્યાનની મધ્યે છ પ્રકારના ધ્યાનમાં યોગીને પુનરાવૃત્તિ માનેલી છે, પરંતુ સાતમા ધ્યાન પછી યોગીને પુનર્જન્મ સંકટનો ભય રહેતો નથી. પહેલા આ છ મહાબળવાન વાયુઓ પોતાની ઉપાસના કરનારા યોગીને પોતપોતાના લોકમાં લઈ જાય છે. સાતમો પરાવહ વાયુ છે, તે ભગવાનના એકાંતિક ભક્ત યોગીઓને ઈચ્છવા યોગ્ય બ્રહ્મપુર નામના ભગવાન શ્રી વાસુદેવના ધામને વિશે લઈ જાય છે. આ પ્રમાણે વાયુઓની સ્થિતિ જાણીને પોતાને જ્યાં જવાની ઈચ્છા હોય તેવા વાયુની ઉપાસના કરી તે વાયુની સાથે એકાત્મતા સાધી યોગીએ શરીરને છોડવું. હે શતાનંદ મુનિ, ભગવાન શ્રીહરિને વિશે એકાંતિકી ભક્તિ કરતા કરતા અંતઃકરણ ઉપર વિજય મેળવનાર યોગીઓને શરીરનો ત્યાગ કરવો કે ત્યાગ ન કરવો તેમાં તે સ્વતંત્ર હોય છે. હે મુનિ, આ પ્રમાણે પરમ સમાધિ નિષ્ઠાને પ્રાપ્ત કરેલા અને પોતાના શરીરનો ત્યાગ કરવામાં સ્વતંત્રતા પામેલા યોગીઓનું કર્તવ્ય અમે તમને કહ્યું. હવે એ યોગીઓ કરતા બીજા જે અસ્વતંત્ર સમાધિવાળા યોગીઓ છે તેનું કર્તવ્ય શું છે તે તમને જણાવીએ છીએ. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ બાહ્ય અને આભ્યંતર વાયુઓના સ્વરૂપોના લક્ષણોનું નિરૂપણ કર્યું. એ નામે 64મો અધ્યાય પૂર્ણ થયો.